શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 53મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજેન્દ્ર, ભગવાન શ્રીહરિ લોજપુરમાં સંતોના મંડળમાં નિવાસ કરીને રહેતા હતા. રામાનંદ સ્વામીના દર્શનની પ્રતીક્ષામાં ચૈત્ર માસ પણ વ્યતીત થયો, છતાં પણ સ્વામીનું લોજપુરમાં શુભ આગમન થયું નહીં. તેથી શ્રીહરિ અતિશય ચિંતાતુર થયા અને ખેદ કરવા લાગ્યા. સ્વામીના દર્શનની તીવ્ર ઈચ્છાથી તેનું અંતર ખેંચાવા લાગ્યું. હવે નિરાશ થયેલા શ્રીહરિએ ભુજનગર જવાની ઈચ્છા કરી. પછી દર્શનની અતિ ઉત્કંઠાવાળા થયેલા વર્ણિરાજ શ્રીહરિ સંતોમાં અગ્રેસર સંત શ્રી મુક્તમુનિને પ્રણામ કરી વિનંતીપૂર્વક કહેવા લાગ્યા, હે મહામુનિ, ભક્તવત્સલ રામાનંદ સ્વામી અહીં લોજપુરમાં હજુ સુધી કેમ પધાર્યા નહીં? અને તમે આપેલો 2-3 માસનો વાયદો તો ક્યારનોય પસાર થઈ ચૂક્યો છે. સ્વામીના આગમનમાં મારું પ્રારબ્ધ અવરોધરૂપ થતું હોય તેમ મને લાગે છે. નહીંતર જગતના ગુરુ અને સ્વતંત્રપણે વિચરતા સ્વામી કેમ ન આવી શકે? હે મુનિ, અત્યારે હું તેની સમીપે ભુજ જઈશ. તમે મને ભુજનગર જવાની આજ્ઞા આપો. હે રાજન, આ પ્રમાણે વર્ણિરાજનું વચન સાંભળી ભુજનગર જવા તત્પર થયેલા વર્ણિને બુદ્ધિમાન મુક્તાનંદ સ્વામી યથાર્થ સદવચનોથી સંતોષ પમાડતા કહેવા લાગ્યા, હે વર્ણિરાજ, ગુરુ રામાનંદ સ્વામી વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં જરૂર પધારવાના છે. ત્યારે તમે સ્વામીનું નિશ્ચય દર્શન કરજો. હે તપસ્વી શ્રેષ્ઠ, તપશ્ચર્યાથી તમારું શરીર અતિશય કૃશ થયું હોવાથી તમારાથી ચાલી શકાશે નહીં. તેથી અહીં જ સુખેથી રહો, ઉતાવળા ન થાઓ. હે વર્ણી, ભુજનગર અહીંથી ઘણું દૂર છે. એટલું જ નહીં, વચ્ચે પાર ન કરી શકાય તેવી સમુદ્રની મોટી ખાડી આવે છે. તેથી અહીં જ સંતોના મંડળમાં સુખેથી રહો. હું અત્યારે જ તમારો સદવૃત્તાંત લખીને સ્વામી ઉપર પત્રિકા મોકલું છું. તમે જરાય ચિંતા ન કરો. હે મહામેધાવી વર્ણી, સ્વામીનો પ્રત્યુત્તર આવે પછીથી જ ત્યાં જવાની વિચારણા કરજો, પરંતુ અત્યારે ઉતાવળા ન થાઓ. હે નિષ્પાપ વર્ણી, સ્વામીની આજ્ઞા વિના તમે જો તેમની સમીપે જશો તો તમને ઈચ્છિત સુખ પ્રાપ્ત નહીં થાય. તેથી અત્યારે ન જશો. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ આશ્વાસન આપ્યું તેથી વર્ણિરાટ શ્રીહરિ ત્યાં જ રોકાયા. ત્યાર પછી એકાંત સ્થળમાં બેસીને મુક્તાનંદ સ્વામીએ પત્રિકા લખવાની શુભ શરૂઆત કરી. સ્વસ્તિ શ્રી શુભસ્થાન ભુજનગર નિવાસી સદગુરુ સમર્થ શ્રી રામાનંદ સ્વામી આપના શ્રીચરણોમાં શિષ્ય મુક્તાનંદના સાષ્ટાંગ પ્રણામ. કારણ કે આપના ચરણકમળનું શાસ્ત્રસંમત અનેક સદગુણોના સમૂહો તથા સદગુણધારી સંતો તથા અણિમાદિક અષ્ટસિદ્ધિઓ તથા બલ ઐશ્વર્યાદિ અનેક શક્તિઓ તથા એકાંતિક લાખો ભાગવત ભક્તો નિત્ય સેવન કરે છે અને વંદન કરે છે. આવા મહિમાવાળા આપશ્રી ઈષ્ટદેવ નારાયણના સંકલ્પથી આ પૃથ્વી પર પ્રગટ થઈને સદગુરુપણે સૌને ઉપદેશ આપતા ભુજનગરના ભક્તજનોને ખૂબ જ આનંદ ઉપજાવી રહ્યા છો. હે પ્રભુ, અત્ર લોજપુરમાં આપના ચરણકમળમાં મન રાખીને રહેલા અમે સૌ સંતો ભક્તોને આપની કૃપાથી કુશળતા વર્તે છે. તમારી કુશળતાના સમાચાર અમને લખી જણાવશો. અમે સૌ સંતો ભક્તો આપની આજ્ઞામાં ખૂબ જ આનંદથી વર્તીએ છીએ. બીજું, આ પત્ર લખવાનું કારણ તમારી પાસે નિવેદન કરું છું, તેને તમે આદરપૂર્વક સાંભળજો. અહીં લોજપુરમાં ઉત્તર કૌશલ દેશથી કોઈ એક શ્રેષ્ઠ મહામુનિ હરિ ઈચ્છાએ પધાર્યા છે. તેમના શરીરમાં નાડીઓનું સ્પષ્ટ દર્શન થાય છે, તેથી જાણે મૂર્તિમાન તપ જ એ વર્ણિનું રૂપ ધરીને અહીં આવ્યો હોય ને શું. એવી આહલાદકારી ઉત્તમ તેમના શરીરની કાંતિ છે. તે નીલકંઠ એવા નામે વિખ્યાત છે. નીલકંઠ મહાદેવ જેવા વૈરાગ્યવાન છે. નીલકંઠ એવા મોરના મિત્ર, મેઘ જેવા સહુના સુખધામ છે. અને તે દર્શન માત્રથી નીલકંઠ મહાદેવના શત્રુ કામદેવના ગર્વને પણ હરનારા શ્યામ સુંદર છે. તેણે વર્ણિનો વેશ ધારણ કર્યો છે. તે કોઈ મોટા પુરુષ હોય તેમ જણાય છે. પોતાના સ્વરૂપની બ્રહ્મસ્થિતિમાં તે સદાય સ્થિર રહે છે. નિર્નિમેષ દ્રષ્ટિ રાખે છે. એમના અંગોમાં ક્યાંય ચપળતા જણાતી નથી. તે કોઈ પદાર્થનો સંગ્રહ કરતા નથી અને બહુ ઉદાર બુદ્ધિવાળા છે. તે કિશોર અવસ્થાને ઉતરી 20મા વર્ષની યુવાન અવસ્થામાં પ્રવેશ્યા છે. ચતુર તે વર્ણીએ પુણ્યકારી પવિત્ર પુલ્હાશ્રમાદિ તીર્થોનું સેવન કર્યું છે. તેમના મસ્તક ઉપર સૂક્ષ્મ વાંકડિયાળા ઝીણા અને મંજુલ કેશ બહુ શોભે છે. તે સ્પષ્ટ અને મનોહર વાણી બોલે છે. સ્ત્રીની ગંધ માત્રને તે સહન કરી શકતા નથી. તેમનું મન માન અને મત્સરથી રહિત છે. તે એક ભગવાન કૃષ્ણ સિવાયના કોઈપણ પદાર્થની પોતાના હૃદયમાં સ્પૃહા કરતા નથી. તે અંગ ઉપર ક્યારેક જીર્ણ વલકલ અને ક્યારેક મૃગચર્મને ધારણ કરે છે. હાથમાં તુલસીની માળા જપ માટે અખંડ ધારી રાખે છે. સ્વભાવે અત્યંત સરળ છે. અહીં લોજપુરમાં સર્વે સંતોને સંતોના ધર્મોનું ગુરુની જેમ શિક્ષણ આપે છે, છતાં સર્વે સંતોના શિષ્ય થઈને રહ્યા છે. ક્યારેક રસે રહિત થોડા અન્નનો આહાર કરે છે, તો ક્યારેક ફળ કે દળનો આહાર કરે છે. ક્યારેક માત્ર જળપાન કરીને રહે છે અને ક્યારેક માત્ર વાયુભક્ષણ કરીને દિવસ વિતાવે છે. કોઈ સમયે તો બહુ દિવસ સુધી ભિક્ષામાં કાંઈ મળે તેનાથી જીવન નિર્વાહ કરે છે, તો ક્યારેક માગ્યા વિના જે કાંઈ મળે તેનાથી નિર્વાહ કરે છે. ક્યારેક માત્ર રાત્રિ ભોજન કરે છે અને ક્યારેક ત્રણ ત્રણ દિવસ પછી ભોજન કરી દિવસો નિર્ગમન કરે છે. આ રીતે મનુષ્યોથી ન થઈ શકે તેવું દુષ્કર તપ કરે છે. આ વર્ણીને છય ઋતુમાં વનમાં વૃક્ષ નીચે વસવું અતિશય વહાલું લાગે છે અને રાજમહેલમાં વસવું તેને કારાગૃહ જેવું લાગે છે. તે ઉનાળાના સમયમાં સંગવકાળથી આરંભી બપોર પછીના સમય સુધી ચારે બાજુ અગ્નિ અને ઉપર ધખતો સૂર્ય એમ પંચાગ્નિનું સેવન કરે છે. વર્ષા ઋતુમાં તે બહાર વેદિકા ઉપર શયન કરે છે અને શિયાળામાં ઠંડા જળમાં બેસે છે. આ પ્રમાણે અવિરત પોતાના શરીરનું દમન કર્યા કરે છે. બાલક્રીડાને ઉચિત આ વર્ણીની ઉંમર ક્યાં અને દુર્લભ એવી એની સિદ્ધ દશા ક્યાં? આ બે સ્થિતિની તુલના કરતા મારા મનમાં અનેક પ્રકારના સંશય ઉદ્ભવે છે. આ વર્ણીની વિશુદ્ધ તપોમય તેજની કાંતિની આગળ અમારા તપની કાંતિ સૂર્યની કાંતિ આગળ દીવા જેવી ભાસે છે. સકલ યોગ કળાને જાણનારા યોગી પુરુષો પણ આ નીલકંઠ વર્ણીની આગળ હાથ જોડી તેના શિષ્ય થઈને રહે છે. વધુ શું કહું? સાંખ્યજ્ઞાન આદિ સકળ કળાને જાણનારા કોઈ પણ શાસ્ત્રવેત્તા પુરુષો આ વર્ણી આગળ પોતાનું કૌશલ્ય પ્રગટ કરવા સમર્થ થતા નથી. સદગુરુ થકી તેમણે કોણ જાણે કેટલા સત્શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તેનો નિર્ણય કરવા આ લોજપુરમાં અમારામાંથી કોઈ પણ પુરુષ સમર્થ જણાતો નથી. આ વર્ણી અલ્પ એવો કોઈ પ્રશ્ન કરે છે ત્યારે તેનો ઉત્તર દેવામાં વિદ્વાનોની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. તેના તર્કોની ઝાળ વિરામ પામી જાય છે અને સભા પણ સુનમૂન થઈ જાય છે. અને બીજી બાજુ સકળ શાસ્ત્રના વેત્તા વિદ્વાનોનો કોઈ પણ જાતનો સંશય હોય પૂછતાની સાથે આપની જેમ જ બહુ પ્રકારના યુક્તિયુક્ત ઉત્તરો આપી તે તત્કાળ શમાવે છે. ત્યારે જાણે આ પ્રત્યક્ષ પરમાત્મા હોય એવો અમને ભાસ થાય છે. અત્યંત સ્થિર આસને એકાગ્ર ચિત્તેથી ધ્યાનમાં બેઠેલા અમારા સર્વે મુનિઓના મન જો શ્રી કૃષ્ણ ભગવાનના ધ્યાનને છોડી બહારના પદાર્થમાં ક્યાંય ડોટ મૂકે તો આ વર્ણી અમારા અંતરના જાણે સાક્ષી હોય તેમ જાણી જાય છે. આ વર્ણીનું હૃદય દુર્જનના તીખા વચન બાણોથી પણ ક્યારેય વ્યથા પામતું નથી, કારણ કે અતિશય દ્રઢ ક્ષમારૂપી ઢાલથી રક્ષાયેલું તેનું હૃદય વજ્રસાર જેવું મજબૂત થઈ ગયું છે. આટલું કઠણ હૃદય હોવા છતાં અન્યનું અલ્પ પણ દુઃખ જોવા માત્રથી તે જ ક્ષણે અત્યંત દ્રવીભૂત થયેલા તેમના હૃદયની કોમળતાનો એકમાત્ર અંશ પણ કમળના કોમળ તંતુને, માખણને અને સરસવના ફૂલની કોમળતાને શરમાવે છે. અમે બુદ્ધિપૂર્વક સમીક્ષા કરીએ છીએ ત્યારે મુનિશ્રેષ્ઠ આ વર્ણીની જેવી સમગ્ર સાધુતા રહેલી છે તેવી સાધુતા જગતના ગુરુસ્થાનને શોભાવતા એક આપના સિવાય અન્ય કોઈ મુનિઓમાં રહેલી અમે જોઈ નથી અને સાંભળી પણ નથી. આ વર્ણીનો સમગ્ર વૃત્તાંત જોઈને મારા મનમાં એવો ભાસ થાય છે કે એકાંતિક ધર્મમાં અમારી બુદ્ધિની દૃઢતા જોવા કે પરીક્ષા કરવા તમે જ આ વર્ણીરૂપે અમારી પાસે આવ્યા છો કે શું? આ વર્ણીને તમારા દર્શનની અતિ ઉત્કંઠા વર્તે છે, તેથી તમારી સમીપે આવવા તત્પર થયા છે, છતાં પણ મેં તેને રોકી રાખ્યા છે. હવે હું આ વર્ણીને તમારી પાસે મોકલું કે કેમ, તમો પત્ર દ્વારા તેનો ઉત્તર લખજો. આ પત્ર મેં નીલકંઠ વર્ણીના વૃત્તાંતને જણાવવા માટે મારી મતિ અનુસાર લખ્યો છે, તેને વાંચી વહેલાસર ઉત્તર વાળજો. હે પ્રભુ, આપના જેવા વિચક્ષણ પુરુષોને વધારે શું લખવાનું હોય, તેથી આટલું લખી જણાવ્યું છે. આ દાસ ઉપર સદાય કૃપા વર્ષાવતા રહેજો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે પત્ર લખી મુક્તાનંદ સ્વામી વર્ણિરાજને કહેવા લાગ્યા કે હે વર્ણિ, તમારી હકીકત જણાવવા મેં પત્ર લખ્યો, હવે તમે પણ કંઈક લખો. તમારો પત્ર નિરખી સમર્થ સ્વામી જરૂરથી જલ્દી પધારશે. હે રાજન, આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ કહ્યું તેથી શ્રી નીલકંઠ વર્ણિએ પણ પત્ર લખવાની શુભ શરૂઆત કરી. એકાંત સ્થળમાં બેસી પોતાના બંને સાથળ ઉપર પાટી રાખી, તે પાટી ઉપર કાગળનો પત્ર રાખ્યો, જમણાકરમાં કલમ ગ્રહણ કરી મસ્તકને આગળ નમાવી સુંદર અક્ષરો વડે પત્ર લખવા લાગ્યા. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી ઉપર ભુજનગરે પત્ર લખ્યાનું નિરૂપણ કર્યું. એ નામે 53મો અધ્યાય પૂર્ણ થયો.